શ્રી નારદ પુરાણ પૂર્વભાગ ભાગ બીજો અધ્યાય 48 અને જે સંસ્કૃત પ્રમાણે તે અધ્યાય 52મો છે. નામ વ્યાકરણ શાસ્ત્રનું વર્ણન. સનંદન વાચ અથ વ્યાકરણમ વ્યક્ષે સંક્ષેપાત્વ નારદ સિદ્ધ રૂપ પ્રબદ્ધેન મુખમ વેદસ્ય સંપ્રતમ. સનંદનજી કહે છે, હવે હું શબ્દોના સિદ્ધ રૂપનો ઉલ્લેખ કરીને તમને સંક્ષેપમાં વ્યાકરણનું વર્ણન કહું છું, કેમ કે વ્યાકરણ વેદનું મુખ છે. સુપ્તિ અંતમ પદમ વિપ્ર સુપ્રામ સપ્ત વિભક્ત્યઃ સ્વજોષઃ પ્રથમા પ્રોક્તા સા પ્રાતિપદિકાત્મિકા. હે વિપ્રવર, સુબંધ કેતક રામઃ હરિમ પિતુઃ રમાયા રમાયાઃ જ્ઞાનમ વગેરે, અને તિડંત કહેતા તિડ વિભક્તિ જેના અંતમાં હોય તેને તિડંત કહે છે. તિડંતના બે વિભાગ છે, પરસ્મે પદ અને આત્મને પદ. આ બંનેમાં ત્રણ પુરુષ હોય છે, પ્રથમ મધ્યમ અને ઉત્તમ. પ્રત્યેક પુરુષમાં ત્રણ વચન હોય છે, એક વચન, દ્વિવચન અને બહુવચન. પરસ્મે પુરુષના પ્રથમ પુરુષ સંબંધી પ્રત્યય આ પ્રમાણે છે, તિપ તસ અંતિ. તે ક્રમશઃ એક વચન, દ્વિવચન અને બહુવચન છે. એ જ પ્રમાણે આગળ પણ સમજવું જોઈએ. આત્મને પદના પ્રથમ પુરુષમાં તે આતે અંતે આ પ્રત્યય હોય છે. આ પ્રમાણે બંને પદોના ત્રણેય પુરુષ સંબંધી પ્રત્યયોના મૂળમાં ઉલ્લેખ થયો છે. અહીં સંક્ષેપમાં દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે. તીથી લઈને મહે સુધીના બધા પ્રત્યયોનું સંક્ષિપ્ત નામ તિડ છે. એ જેના અંતમાં હોય તે તિડંત છે, તેની પદ સંજ્ઞા થાય છે. જેમ કે ભવતી થાય છે, પફાઠ પપાઠ એટલે વાંચ્યું, ગમિષ્યતી એટલે કે જશે, એધતે એટલે વધે છે વગેરે. એટલે સુબંધ અને તિડંત પદને શબ્દ કહે છે. જેના અંતમાં સુપ પ્રત્યય હોય તે સુબંધ કહેવાય છે. સુપની સાત વિભક્તિઓ છે, તેમાંથી પહેલી વિભક્તિ સુ અને જસ આ પ્રમાણે કહી છે. સુ પ્રથમાનું એક વચન છે, ઓ દ્વિવચન છે અને જસ બહુવચન છે. પ્રથમા વિભક્તિ પ્રાતિપદિક એટલે કે નામ સ્વરૂપ માનવામાં આવી છે. સંબોધને ચ લિંગવ લિંગદા ઉક્તે કર્મણી કર્તરી અર્થ પ્રાપ્તિપદિકમ ધાતુ પ્રત્યય વર્જિતમ. સંબોધનમાં એટલે કે સંબોધનમાં પ્રથમ વિભક્તિનો પ્રયોગ થાય છે, હે રામ વગેરે. સંબોધનમાં પ્રથમા વિભક્તિનો પ્રયોગ થાય છે, જ્યાં પ્રાતિપદિક સિવાય લિંગ લિંગિતા, અહીં પ્રાતિપદિક સિવાય લિંગ પરિમાણ અને વચન વગેરેનો બોધ કરાવવાનો હોય ત્યાં પણ પ્રથમા વિભક્તિનો જ પ્રયોગ થાય છે. અહીં લિંગ કહેતા તટહ તટી તટમ, પરિમાણ કહેતા પરિમાણનું ઉદાહરણ દ્રોણો વિહિહી એક પડીયો ધાન છે વગેરે છે. અને વચન કહેતા એકહ દ્વૌ બહવહ વગેરેનો બોધ કરાવવાનો હોય છે ત્યાં પણ પ્રથમા વિભક્તિનો જ ઉપયોગ થાય છે. ઉક્ત કહેતા હરિહી સેવ્યતે, શ્રી હરિભક્તો દ્વારા સેવિત છે. લક્ષ્મયા સેવિતઃ, ભગવાન વિષ્ણુ લક્ષ્મી દ્વારા સેવિત છે વગેરે, તેને ઉક્ત. કર્મમાં કહેતા રામઃ કરોતિ, રામ કરે છે. જ્યાં કરતા વાંચ્યો હોય તેમાં પણ પ્રથમા વિભક્તિનો જ પ્રયોગ થાય છે. ધાતુ અને પ્રત્યયથી રહિત સાર્થક શબ્દની પ્રાતિપદિક સંજ્ઞા થાય છે. પ્રાતિપદિક કહેતા અહીં ધાતુથી રહિત એટલા માટે કહેવામાં આવ્યું છે કે અહન વગેરે પદોમાં પ્રાતિપદિક સંજ્ઞા લઈને ન લોપ ન થઈ જાય. પ્રત્યય રહિત કહેવાનું કારણ એ છે કે હરીશુ કરોશી વગેરેમાં પણ સુની પ્રાતિપદિક સંજ્ઞા ન થઈ જાય. જો પ્રાતિપદિક સંજ્ઞા થઈ જાય તો ઔત્સર્ગિક એકવચન લાવીને પદ સંજ્ઞા કરવાથી ઉક્ત ઉદાહરણોમાં દંત્ય સની જગ્યાએ મૂર્ધન્ય સ ન થાત, કેમ કે પદાદિ સકારના સ્થાનમાં ષકારનો નિષેધ છે. પ્રત્યયના નિષેધથી પ્રત્યયાંતનો પણ નિષેધ સમજવો જોઈએ. એની હરીશુ વગેરે સમુદાયની પ્રતિપાદિક સંજ્ઞા નહીં થાય. સાર્થક શબ્દની જ પ્રાતિપદિક સંજ્ઞા થાય છે, નિરર્થકની નહીં. તેથી ધનમ વનમ વગેરેમાં દરેક અક્ષરની અલગ અલગ પ્રાતિપદિક સંજ્ઞા થઈ શકતી નથી. અમો શશો દ્વિતીયા શાત તત્કર્મ ક્રિયતે ચ યત દ્વિતીયા કર્મણી પ્રોક્તા અંતરાંતરેણ સંયુતે. અમ ઓ સસ આ દ્વિતીય વિભક્તિ છે. અહીં પણ અમ વગેરેને ક્રમશઃ એકવચન, દ્વિવચન અને બહુવચન સમજવા જોઈએ. જે કરવામાં આવે છે તેને કર્મ કહે છે. અનુક્ત કહેતા હરિમ ભજતી, શ્રી હરિને ભજે છે વગેરે વાક્યમાં હરિ વગેરે પદ અનુક્ત છે, તેથી તેમાં દ્વિતીય વિભક્તિનો પ્રયોગ થાય છે. અનુક્ત કર્મમાં દ્વિતીય વિભક્તિનો પ્રયોગ કહ્યો છે. કૃતવાચ્ય વાક્યોમાં કર્મ અનુક્ત કહ્યા વિનાનું હોય છે. ત્યાં તેની પ્રધાનતા રહેતી નથી, તેથી તેને અનુક્ત કહે છે. અંતરા, અંતરેણ આ શબ્દોનો જેની સાથે સંયોગ યા અન્વય હોય તે શબ્દમાં દ્વિતીય વિભક્તિનો પ્રયોગ કરવો જોઈએ. આનું ઉદાહરણ છે અંતરા ત્વામ માં હરિહિ, તમારી અને મારી અંદર પણ ભગવાન છે. અંતરેણ હરિ ને સુખમ, ભગવાન વિના સુખ નથી વગેરે. તાભ્યા મિભસ સ્તુતિયા શાત કરણે કર્તરી રીતા યેન ક્રિયતે તત્કરણમ સ કરતા શાત કરોતિ યહ. ટા બ્યામ ભિષ આ તૃતીય વિભક્તિ છે. અહીં પણ પૂર્વવત એક વચન વગેરેનો વિભાગ સમજવો જોઈએ. કરણમાં અને અનુક્ત, કરણ અને અનુક્ત કહેતા રામેણ બાણેન હતો વાલી, શ્રી રામે બાણી બાણથી વાલીને માર્યો. હંતો એટલે હતો એટલે કે હંતો હણવો. આ વાક્યમાં રામ અનુક્ત કરતા છે અને બાણ કરણ છે, તેથી આ બંનેમાં તૃતીય વિભક્તિનો પ્રયોગ થાય છે. કર્તામાં તૃતીય વિભક્તિ બતાવવામાં આવી છે. જેની સહાયતાથી કાર્ય કરવામાં આવે છે તેનું નામ કરણ છે, અને જે કાર્ય કરે છે તેને કર્યા કરે કહે છે. જે વાક્યમાં કર્મની પ્રધાનતા થાય છે ત્યાં કર્તા અનુક્ત માનવામાં આવે છે. ગેભ્યામ્યભ્ય ચતુર્થી શ્યાત સંપ્રાદેન ચકારકે યસ્મે દિત્સામ ધાર યદ્ધે રોચતે સંપ્રદાનકમ. ગેભ્યામ ભ્યસ આ ચતુર્થી વિભક્તિ છે. આનો પ્રયોગ સંપ્રાદાન કારકમાં થાય છે. જે વ્યક્તિને કોઈ વસ્તુ આપવાની ઈચ્છા મનમાં કરવામાં આવે તેની સંપ્રદાન એટલે કે બ્રાહ્મણાય ગામ દદાતી, બ્રાહ્મણને ગાય આપે છે. આ વાક્યમાં બ્રાહ્મણ સંપ્રાદન છે, તેથી તેમાં ચતુર્થી વિભક્તિ થઈ છે. સંપ્રદાન સંજ્ઞા થાય છે જેને કોઈ વસ્તુ રુચિકર પ્રતીત થાય છે તે પણ સંપ્રદાન છે. આનું ઉદાહરણ છે હરયે રોચતે ભક્તિહિ, ભગવાનને ભક્તિ પસંદ છે. સંપ્રદાનમાં ચતુર્થી વિભક્તિ થાય છે. પંચમી શા અંગ્ય શી ભ્યામ ભ્યો હ્ય પાદાને ચકારકે યતો અપેતિ સમાદતે અપાદાને ચ યમ યતઃ. અશી ભ્યામ ભ્યઃ ભ્યસ આ પંચમી વિભક્તિ છે. આનો પ્રયોગ અપાદાન કારકમાં થાય છે. જ્યાંથી કોઈ જાય છે, જેની પાસેથી કોઈ અમુક વસ્તુ લે છે, તથા જે સ્થાનથી કોઈ વસ્તુ અલગ કરવામાં આવે છે અથવા સ્વતઃ અલગ થાય છે, વિભાગ કે અલગતાની તે સીમાને અપાદાન કારક કહે છે. આના દ્રષ્ટાંત આ પ્રમાણે છે. ગ્રામાદ પૈતી ગામથી દૂર જાય છે. દેવદત્ત યજ્ઞ દત્તાત પુસ્તકમ સમાદતે, દેવદત્ત યજ્ઞદત્તના પુસ્તક લે છે. પાત્રાત ઓદનમ ગૃહણાતી વાસણમાંથી ભાત લે છે. અશ્વાત પતતી ઘોડા પરથી પડે છે. પર્વતાત નદી નિસ્સરતી પર્વતથી નદી નીકળે છે વગેરે અપાદાન છે. યસો સામશ્વ ષષ્ઠી શ્ય આત્સવા મિસ સંબંધન મુખ્ય કે યો યશુપહ સપ્તમી તુ શ્યા ચ અધિકરણે ભવેત. શ ઓષ આમ આ ષષ્ઠી વિભક્તિ છે, જ્યાં સ્વામી સેવક વગેરે સંબંધની પ્રધાનતા હોય છે. સંબંધની કહેતા અહીં ગૃહસ્ય સ્વામી, ઘરના સ્વામી. રાજન સેવક રાજાનો સેવક. દશરથસ્ય પુત્ર દશરથના પુત્ર. સીતાયાહ પતિ સીતાના પતિ વગેરે. ત્યાં ભેદકમાં સંબંધની પ્રધાનતા હોય છે, ત્યાં ભેદકમાં ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થાય છે. ઈ ઓસ સુપ આ સાતમી વિભક્તિ છે. આનો પ્રયોગ અધિકરણ કારકમાં થાય છે. અધિકરણ કહેતા ગૃહે વસતી ઘરમાં રહે છે. આધાર ઋણ ગૃહે વસતી ઘરમાં રહે છે એટલે સી વસતી ति ति इ मतलब रस्वय आकार। आधारे च अपि विपेन्द्र रक्षणार्थानं प्रयोगतः इति प्रयोगतः इ सतम इप्सतम च आनि अप्सितदाद यत् यत् दपादरानकं स्मृतम। हे विप्रवर, आधारमा पण सप्तमी होय छे। आधारमा कहता यवेभ्यो गाम वारयमी वारयति जौमाथी गाय ने काढ़े छे। भयार्थक तथा रक्षार्थक धातुनो प्रयोग थता भयनी कारणाने अपादान संज्ञा थाय छे। भयार्थक कहता कटे आस्ते चटाई पर बेसे छे, मोक्षे इच्छा अस्ति, मोक्ष विचयक इच्छा छे। सर्वस्मिन् आत्मा अस्ति, बधामा आत्मा छे। चोर्या द्विभेति, चोरी थी डरे छे। रक्षार्थक कहता पापाद रक्षति, पाप थी बचावे छे। એટલે રક્ષાર્થક ધાતુનો પ્રયોગ થતા ભયના કારણથી કારણની અપાદાન સંજ્ઞા થાય છે। એ જ પ્રમાણે વારણાર્થક ધાતુનો પ્રયોગ થતા વારણાર્થક કહેતા અયવેભ્યો ગામ વારયતી જવમાંથી ગાયને કાઢે છે, જે અભિષ્ટ નથી તેનાથી રક્ષણીય જે અભિષ્ટ વસ્તુ છે તેને ઉપાદાન સંજ્ઞા કહે છે। એટલે ધાતુનો પ્રયોગ થતા અનિપસતીથી અનિપસતથી જે અભિષ્ટ નથી તેનાથી એટલે કે રક્ષણીય જે અભિષ્ટ વસ્તુ છે તેને ઉપાદાન સંજ્ઞા કહે છે। પંચમી પર્યપાયોગે ઇતર તે અન્ય દી મુખે એતેર યોગે દ્વિતીયા શાતકર્મ પ્રવચનીય કેહી પરી અપ અંગ ઇતર ઋતે અન્ય એટલે કે આરા તથા દિગ્વાચક શબ્દ બધામાં યોગમાં પણ પંચમી વિભક્તિ થાય છે। પંચમી વિભક્તિ કહેતા પરી હરે હે સંસાર, શ્રી હરિથી સંસાર અલગ છે। અપ હરે હે સર્વ દોષાહ, બધા દોષ ભગવાનથી દૂર છે। આ મુક્તે હે સંસાર, જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી સંસાર છે। ઇતર કૃષ્ણાત, કૃષ્ણથી ભિન્ન। ઋતે ભગવત, ભગવાનના પિતા, ભગવાનના વિના। ઋતે ભગવત, ભગવાનના વિના। અન્ય શ્રીરામાત, શ્રીરામથી ભિન્ન। આરાત વનાત, વનથી દૂર યા સમીપ। પૂર્વો ગ્રામાત, ગામથી પૂર્વ વગેરે ઉદાહરણ સમજવા જોઈએ। એટલે આ બધા યોગમાં પણ પંચમી વિભક્તિ થાય છે। કર્મ પ્રવચનીય સંજ્ઞાવાળા શબ્દોની સાથે યોગ થતા દ્વિતીય વિભક્તિ થાય છે। લક્ષણે અથથમ ભૂતે અભિર્ભાગે ચ અનુપરિપ્રતિ અંતરેશુ સહાર્થે ચ હિને યપશ્વ કથ્યતે। લક્ષણ કહેતા ઉદાહરણમાં જોઈએ વૃક્ષમ પ્રતિ પરી અનુવા વિદ્યોતતે, વિદ્યુત વૃક્ષ તરફથી વીજળી ચમકે છે। અહીં વૃક્ષના પ્રકાશિત થવાથી વીજળીની ચમકનું જ્ઞાન થાય છે, તેથી વૃક્ષ લક્ષણ છે। કોઈના મત પ્રમાણે વિદ્યોતન જ લક્ષણ છે, એને વ્યક્ત કરનાર પ્રતિ પરી અથવા અનુ કોઈના પણ યોગમાં દ્વિતીય વિભક્તિ હશે એટલે કે દ્વિતીય હશે એટલે કે દ્વિતીય વિભક્તિ હશે। ઇથ ભૂતાખ્યાન એટલે કે ભક્તો વિષ્ણુ પ્રતિ પરી અનુવા, આ વિષ્ણુનો ભક્ત છે। અહીં ઇતથમ ભૂતનો અર્થ છે કે કોઈ વિશેષણને પ્રાપ્ત, ભક્ત તત્વરૂપ વિશેષણને પ્રાપ્ત પુરુષના કથનમાં પ્રયુક્ત પ્રતિ આદિ અવ્યય કર્મ પ્રવચનીય થઈને વિષ્ણુ શબ્દથી યુક્ત થઈને તેમાં દ્વિતીય વિભક્તિ લાવે છે। ભાગ કહેતા લક્ષ્મી હરિમ પ્રતિ પરી અનુવા, આનો અર્થ થયો લક્ષ્મીજી ભગવાન શ્રીહરિની વસ્તુ છે, તેમના પર તેમનો અધિકાર છે, તેઓ શ્રીહરિનો ભાગ છે। તથા વિપ્સા કહેતા મૂળમાં વિપ્સાનો પ્રયોગ ન થયો હોય છતાં લક્ષણેત ભૂતમ પાસુ 1490માં ના આધારે તેનું ગ્રહણ કરવામાં આવ્યું છે, તેનો અર્થ છે વ્યાપ્તિ। ઉદાહરણ છે વૃક્ષમ પ્રતિ સિંચતી, એક વૃક્ષને સિંચે છે, પરિસિંચતી અનુસિંચતીનો પણ પ્રયોગ થઈ શકે છે। આ બધાની અભિવ્યક્તિને માટે પ્રયુક્ત થયેલા પ્રતિ પરી અનુ આ અવયવની કર્મ પ્રવચનીય સંજ્ઞા થાય છે। ભાગ અર્થને છોડીને શેષ જે લક્ષણ આદિ અર્થ છે તેમને તેમની અભિવ્યક્તિને માટે પ્રયુક્ત થનારો અભી, અભી કહેતા ઉદાહરણ હરિમભી વર્તતે, અભિનું ઉદાહરણ છે. અવ્યય પણ કર્મ પ્રવચનીય થાય છે. હીન કહેતા અનુ હરિમ સુરાહા, આનો અર્થ છે દૈત્ય ભગવાનથી હીન છે. અને અધિક, અધિક કહેતા અધિક અર્થમાં જ્યાં ઉપ છે ત્યાં સપ્તમી વિભક્તિ થાય છે. હીન અર્થમાં જ્યાં ઉપ છે તેના યોગમાં દ્વિતીય થાય છે. જેમ કે ઉપ હરિમ સુરાહા, દેવતા ભગવાનથી હીન છે. અધિક અર્થોને પ્રગટ કરવા માટે પ્રયુક્ત ઉપ અવ્યય પણ કર્મ પ્રવચનીય હોય છે. અર્થ અંતર અર્થાત મધ્ય, ઉદાહરણ હૃદય, હૃદયમનું હરિહી, ભગવાન હૃદયની અંદર છે. અંતર અર્થાત મધ્ય અર્થ તથા સહાર્થ એટલે કે તૃતીય વિભક્તિનો અર્થ વ્યક્ત કરવા માટે પ્રયુક્ત થયેલો અનુશબ્દ પણ કર્મ પ્રવચનીય છે. આ બધાના યોગમાં દ્વિતીય વિભક્તિ થાય છે. પણ જ્યારે તૃતીય વિભક્તિનો જે કીધો તેમાં ઉદાહરણ નદી મન વવસ્વિતા સેના નદ્યા સહ સંબંધિત તથ્ય, સેના નદી સાથે સંબંધ છે. દ્વિતીયા ચ ચતુર્થી સ્યા ચ ચેષ્ટાયામ ગતિ કર્મણી અપ્રમાણ અપ્રાણીશુ વિભક્તિ દ્વે મન્ય કર્મણાંદરે કર્મણાન્ય અનાદરે. ગત્યર્થમ એટલે કે ઉદાહરણ ગ્રામમ ગ્રામાય યવા ગચ્છતિ, ગામમાં જાય છે. ગત્યર્થમ ધાતુઓના કર્મમાં દ્વિતીય અને ચતુર્થી બંને વિભક્તિઓ પ્રયુક્ત થાય છે. જો ગમનની ચેષ્ટા પ્રગટ થતી હોય પરંતુ માર્ગ કે તેનો વાચક શબ્દ જો ગત્યર્થ ગત્યર્થક ધાતુનો કર્મ હોય તો તેમાં ચતુર્થી હોતી નથી, માત્ર દ્વિતીય જ હોય છે. જેમ કે પંથાન ગચ્છતિ, રસ્તો ચાલે છે, આ ચતુર્થીનો નિષેધ ત્યારે લાગુ થાય છે જ્યારે પથિક માર્ગ પર ચાલી રહ્યા હોય. જો તે ગલત રસ્તે જઈને સારો રસ્તો પકડવા ઈચ્છતા હોય ત્યારે ચતુર્થીનો પ્રયોગ થઈ જ શકે છે. જેમ કે ઉત્પથે ને પથે ગચ્છતિ, સારો રસ્તો પકડવા માટે ખરાબ રસ્તા પરથી જાય છે. જ્ઞાનાર્થક મન ધાતુનું કર્મ જો કોઈ પ્રાણી ભિન્ન વસ્તુ હોય અને અનાદર અર્થ પ્રગટ કરવો હોય તો તેમાં પણ દ્વિતીય અને ચતુર્થી બંને વિભક્તિઓ હોય છે. જેમ કે ન ત્વામ તૃણમ મન્યે તૃણાય વા, હું તને તણખલા જેવો પણ સમજતો નથી. વાર્તિક કારના મતમાં અહીં પ્રાણી ભિન્નને હટાવીને નૌકા અન્ન સુખ શૃંગાલ આ શબ્દોને છોડીને આટલું વધારી દેવું જોઈએ. એનાથી ન ત્વામ અન્નમ મન્ય વગેરે સ્થાનોમાં પ્રાણી ભિન્ન હોવા છતાં પણ ચતુર્થી થશે નહીં, અને ન ત્વામ સુને મન્ય વગેરે સ્થળોમાં પ્રાણી હોવા પર પણ ચતુર્થી થઈ જશે. નમઃ સ્વસ્તિ સ્વધા સ્વાહા સ્વાહાલમ વસટ યોગ ઇરિતા ચતુર્થી ચૈવ તાદર્થ્યે તુમ અર્થાદ ભાવ વાચિનઃ. નમઃ સ્વસ્તિ સ્વધા સ્વાહા અલમ વસટ, આ બધા અવયવ શબ્દોના યોગમાં ચતુર્થી વિભક્તિના પ્રયોગનું વિધાન છે. ક્રમશઃ ઉદાહરણ આ પ્રમાણે છે. હરયે નમઃ સ્વસ્તિ પ્રજાભ્યઃ અગ્રયે સ્વાહા પિતૃભ્યઃ સ્વદા અલમ મલ્લો મલ્લાય વસટ ઇન્દ્રાય. તાદર્થ્યમાં અર્થાત જે વસ્તુને માટે કોઈ કાર્ય કરવામાં આવે છે તે વસ્તુના બોધક શબ્દમાં ચતુર્થી વિભક્તિ થાય છે. યથા મક્તયે હરિમ ભજતી, મોક્ષને માટે ભગવાનનું ભજન કરે છે. તુમુનના અર્થમાં પ્રયુક્ત અવ્યય ભિન્ન ભાવાર્થક પ્રયયાંત શબ્દમાં પણ ચતુર્થી વિભક્તિનો જ પ્રયોગ થવો જોઈએ. જેમ કે યાગાય યાતિ યષ્ટુમ યાતિ અત્યર્થ, યજ્ઞને માટે જાય છે. તૃતીયા સહયોગે સાત કુત્સિતેંગે વિશેષણે કાલે ભાવે સપ્તમી સ્યાદે તેર્યોગે ચ ષષ્ટયપી સ્વામીશ્વરાધિપતિભિ સાક્ષીદાયાદ સુતકેહી નિર્ધારણે દ્વે વિભક્તિ ષષ્ટી હેતુ પ્રયોગે કે. સ તથા તેના પર્યાયવાચી શબ્દો સાથે યોગ તથા તૃતીય વિભક્તિ થાય છે. યથા પુત્રેણ સહા ગતઃ પિતા, પુત્રની સાથે પિતા આવ્યા છે. सहागत पिता। अहीं सना योग में तृतीया थई छे, एज प्रमाणे साकम सार्धम समम आ शब्दों योग में पण तृतीया जाणवी जोईए। एज प्रमाणे सद सार्थक तथा सदृश तुल्य सम निब सदृश सदृक्ष निकास संकास उपमित वगैरे शब्द शब्द सार्थक छे, એમના યોગમાં પણ તૃતીયા થાય છે। જેમ કે મેઘેન સદૃશ શ્યામો હરિહિ, ભગવાન વિષ્ણુ મેઘ સમાન શ્યામ છે, એટલે કે સદસાર્થક શબ્દોના યોગમાં પણ તૃતીયા થાય છે। જો કોઈ વિકૃત અંગ વિશેષણ રૂપે પ્રયુક્ત થયો હોય તો તેમાં પણ તૃતીયા વિભક્તિ થાય છે। જેમ કે અક્ષણા કાણ આંખનો કાણો, કર્ણેન બધિરહ કાનનો બહેરો, પાદેન ખજ્જ પગનો લંગડો વગેરે શબ્દોમાં જે એક ક્રિયા થાય તે સમજી તે સમયે બીજી ક્રિયા લક્ષિત થતી હોય ત્યાં સપ્તમી વિભક્તિ થાય છે। જેમ કે ગોશુ દુહ્ય માનાશુ ગતઃ, જ્યારે ગાયોનું દોહન થતું હતું તે સમયે ગયો, સ્વામી ઈશ્વર અધિપતિ સાક્ષી દાયાદ પ્રસૂત તથા પ્રભુ પ્રતિભિ પ્રતિભૂ આ શબ્દોના યોગમાં સપ્તમી અને ષષ્ઠી બંને વિભક્તિઓ હોય છે। ગવામ ગોશુ વા સ્વામી, મનુષ્યાણામ મનુષ્યેશુ વા ઈશ્વર વગેરે ઉદાહરણ છે। જે સમુદાયમાં કોઈ એક જાતિ જે સમુદાયમાં કોઈ એકની જાતિ સંબંધી ગુણ સંબંધી ક્રિયા સંબંધી અથવા કોઈ વિશેષ નામવાળી વ્યક્તિ સંબંધી વિશેષતાનો નિશ્ચય કરવો હોય તે સમુદાય બોધક શબ્દમાં સપ્તમી અને ષષ્ઠી બંને વિભક્તિઓ હોય છે। જેમ કે નૃણામ નૃષુ વા બ્રાહ્મણ શ્રેષ્ઠ, ગવામ ગોશુ વા કૃષ્ણા બહુ ક્ષીરા, ગચ્છતામ ગચ્છતશુ વા ધાવાન શીઘ્ર, છાત્રાણામ છાત્રેશુ વા મૈત્ર પટુ, આ ઉદાહરણ છે। હેતુ શબ્દનો પ્રયોગ કરીને જો હેત્વર્થનું પ્રકાશન કરવામાં આવે તો ષષ્ઠી વિભક્તિ થાય છે, યથા અન્નસ્ય હેતોર વસતી સમૃત્ય અર્થ કર્મણી તથા કરો તે હે પ્રતિયંતયતન કે હિંસાર્થાનમ પ્રયોગે ચ કૃતિ કર્મણી કર્તરી, સ્મરણાર્થક ક્રિયાઓના કર્મમાં શેષ ષષ્ઠી થાય છે। માતુહુ સ્મરતિ માતુહુ સ્મરણમ આદિ ઉદાહરણ છે। શેષ્યત્વેન વિવક્ષિત થવાથી જ ષષ્ઠી થાય છે, વિવક્ષા ન થતાં માતરમ સ્મરતિ આ પ્રમાણે દ્વિતીય વિભક્તિ જ થશે। કૃ ધાતુના કર્મમાં પણ શેષ ષષ્ઠીનું વિધાન છે। જો પ્રતિયત્ન એટલે ગુણાધાન યા સંસ્કાર સૂચિતો થતા તેમના કર્મમાં શેષ ષષ્ઠી થાય છે, સૂચિતો થતો હોય એટલે કહેતા ઉદાહરણ એ ધોદકશ્યો પસ્કરણમ, એ ધોદકશ્યો પસ્કુરુતે હિંસા અર્થવાળા ધાતુઓનો પ્રયોગ થતા તેમના કર્મમાં શેષ ષષ્ઠી થાય છે। મહર્ષિ પાણીની અહીં જાસીની પ્રહણનાટકાર્થ પિશામ હિંસાયામ 2356 આ સૂત્ર દ્વારા હિંસા અર્થમાં સારી રીતે ગણેલી ધાતુઓને જ ગ્રહણ કરી છે। ઉદાહરણ માટે ચોરસ્યો જ જા મસનમ જામસનમ મસનમ, ચોરસ્ય પ્રણિહનનમ નિહનનમ પ્રણહનમ વા ચોરસ્યો નાટનમ ચોરસ્ય ક્રાથનમ ચોરસ્ય પેષણમ વા વગેરે પ્રયોગ છે। કૃદંત શબ્દનો યોગ થતા કર્તા અને કર્મમાં ષષ્ઠી થાય છે। જેમ કે કૃષ્ણસ્ય કૃતિ, અહીં કૃષ્ણ કર્તા છે તેમાં ષષ્ઠી થઈ છે। જગત કરતા કૃષ્ણ, આમાં જગત કર્મ છે, અહીં કર્મમાં ષષ્ઠી છે। ન કર્તુ કર્મણો હો ષષ્ઠી નિષ્ઠ આદિ પ્રતિપાદને પાદને એતા વે દ્વિધા જ્ઞેયા સુબાદિષુ વિભક્તિષુ ભુવાદિષુ તડંતેષુ લકારા દસ વે સ્મૃતા, જો નિષ્ઠા વગેરેનું પ્રતિપાદન કરનારા પ્રત્યયોથી યુક્ત શબ્દનો પ્રયોગ થાય તો કર્તા અને કર્મમાં ષષ્ઠી થતી નથી। આદિપદથી ન લોક વ્યય નિષ્ઠા ખલ અર્થતૃનામ પા શુ 2 3 69. આ સૂત્રમાં નિર્દિષ્ટ સ્થળોને ગ્રહણ કરવા જોઈએ. નિષ્ઠાનું ઉદાહરણ એ છે કે વિષ્ણુના હતા દૈત્યા, વિષ્ણુ દ્વારા દૈત્યો મરાઈ ગયા. દૈત્યાન હતવાન વિષ્ણુ હો, દૈત્યોને વિષ્ણુએ માર્યા. આમાં કૃદંત શબ્દનો પ્રયોગ થવાથી વિષ્ણુ શબ્દમાં ષષ્ઠીની પ્રાપ્તિ હતી, જે આ નિષેધથી બાધિત રોકાય એટલે કે થઈ ગઈ, બાધિત થઈ ગઈ. આ વિભક્તિઓ 2 પ્રકારની છે, સુપ અને તીડ. ઉપર સુબાદી વિભક્તિઓના વિષયમાં વર્ણન કરવામાં આવ્યું છે. ક્રિયાવાચક ભૂ વા આદિ શબ્દ જ તીડ વિભક્તિઓના સાથે સંયુક્ત તથા તડંત કહ્યા છે. એમાં 10 લકાર બતાવવામાં આવ્યા છે. 10 લકાર કહેતા લટ, લીટ, લૂટ, લૂટ, લેટ, લોટ, લંગ, લુંગ તથા લૃંગ, આ 10 લકાર છે. આમાંથી 5મા લકારનો પ્રયોગ માત્ર વેદમાં થાય છે. એમાં 10 લકાર બતાવવામાં આવ્યા છે, જેના નીચે આપણે વર્ણન સાંભળ્યું. તિપ્ત સંતિ પ્રથમો મધ્ય સી પતસ્થ ઉત્તમ મી બવસ્મસઃ પરસ્મે તુ પદાનામ ચ આત્મને પદમ. પ્રત્યેક લકારમાં પરસ્મે પદ અને આત્મને પદ, આ 2 પદ હોય છે. પ્રત્યેક પદમાં પ્રથમ, મધ્યમ અને ઉત્તમ આ 3 પુરુષ હોય છે. તિપ થસ અંતિ આ પ્રથમ પુરુષ છે. સિપ થસ થ આ મધ્યમ પુરુષ છે. તથા મી વસ મસ આ ઉત્તમ પુરુષ છે. પ્રત્યેક પુરુષમાં જે 3 3 પ્રત્યય છે તે ક્રમશઃ 1વચન, દ્વિવચન અને બહુવચન છે. આ બધા પરસ્મે પદના પ્રત્યય છે. હવે આત્મને પદ બતાવવામાં આવે છે. તે આ તે અંતે પ્રથમો મધ્ય હે સે આ થે દ્વે તથોત્તમ તથો ઉત્તમ તથ ઉત્તમ એ વહે મહ આદેશાગ્નેયા હન્યે લડાદિશુ. તે આ તે અંતે આ પ્રથમ પુરુષ છે. સે આથે દ્વે દ્વે આ મધ્યમ પુરુષ છે. એ વહે મહે આ ઉત્તમ પુરુષ છે. આ લટ લકારના સ્થાનમાં થનારા આદેશ છે. લીટ વગેરે લકારોના સ્થાનમાં થનારા પ્રત્યયરૂપ આદેશ બીજા છે. તેમને અન્ય વ્યાકરણ સંબંધી ગ્રંથો સાથે જાણવા જોઈએ. નામની પ્રયુજ્યમાને તું પ્રથમ પુરુષો ભવેત, મધ્યમો યુષ્મદી પ્રોક્ત ઉત્તમ પુરુષો અસ્મદી. જ્યાં યુષ્મદ અસ્મદ શબ્દો સિવાય અન્ય કોઈપણ નામ સંજ્ઞા શબ્દ ઉક્ત કરતા યા ઉક્ત કર્મના રૂપમાં પ્રયુક્ત થતો હોય ત્યાં પ્રથમ પુરુષ થાય છે. યુષ્મદ શબ્દ ઉક્ત કરતા યા ઉક્ત કર્મના રૂપમાં પ્રયુક્ત થાય તો મધ્યમ પુરુષ થાય છે, અને અસ્મદ શબ્દનો ઉક્ત કરતા યા ઉક્ત કર્મના રૂપે પ્રયોગ થાય તો ઉત્તમ પુરુષ કહેવામાં આવ્યો છે. ભુવાદ્યા ધાતવ પ્રોક્તા સન આદ્યાંતાસ્તથા તત લડી રીતો વર્તમાને ભૂતે અનધ્યતને તથા મ અશ્મયોગે ચ લંગવાચ્યો લ ઓડાશિષી ચ ધાતુત વિદ્યાદો વિદ્યાદો સ્યાદ આશિષી ચ લિંગતો દ્વિધો મુને. ક્રિયાબોધક ભૂ વા વગેરે શબ્દોને ધાતુ કહ્યા છે. સન સન કહેતા સન ક્યચ કામ્યચ ક્યશ આચાર ક્વિપ અણિચ યંગ યક આય યડ તથા અણિડ આવાર પ્રત્યય સનાદિ કહેવાય છે. એટલે કે સન આદિ પ્રત્યય જેમના અંતમાં હોય છે તેમની પણ ધાતુ સંજ્ઞા છે. ધાતુઓથી વર્તમાન કાળમાં લટ લકારનું વિધાન છે. અનધ્યતન આજથી પહેલાંના ભૂતકાળમાં લંગ લકાર થાય છે. તથા મા અને સ્મ આ બંનેના યોગમાં લંગ અને લુટ લકાર થાય છે. એ બતાવવું જોઈએ. આશીર્વાદ અને વિધિ એટલે કે વિધિ એટલે પ્રેરણા યા આજ્ઞા, નિમંત્રણ શ્રાદ્ધ વગેરેમાં નિયુક્ત યા નોતૃ, આમંત્રણ એટલે ઈચ્છાનુસાર આજ્ઞા આપવી, તથા અધિષ્ઠ એટલે સત્કારપૂર્ણ વ્યવહાર, આમને વિદ્યાદિ કહે છે. આશીર્વાદ અને વિધિ વગેરે અર્થમાં ધાતુથી લિટ લકારનું વિધાન છે. વિધિ વગેરે અર્થમાં તથા આશીર્વાદમાં લિંગ લકારનો પણ પ્રયોગ થાય છે, પરંતુ વિધિલિંગ અને આશીષ લિંગના ધાતુરૂપમાં અંતર હોય છે હે મુને. તેથી તે 2 પ્રકારના માનવામાં આવ્યા છે. લિડથી તે પરોક્ષે સ્યાચ્છત વસ્તને લુટ भविष्यति शादे वाद्यतने लुट च भविष्यति तु धातुतः। परोक्ष भूतकाळमां लिट लकारनो प्रयोग थाय छे, आज पछीना भविष्यमां लुटनो प्रयोग करवामां आवे छे। आज थनारा भविष्यमां तथा सामान्य भविष्यकाळमां पण धातुथी लुट लकार थाय छे। भूते लुंग तिप्तो तिप्तो च क्रियाया क्रियाया लुंग प्रकीर्ततः सिद्धोदाहरणम् सिद्ध उदाहरणम् वृद्धि वृद्धि संहितादि पुरःसरम्। सामान्य भूतकाळमां लुंग लकारनो प्रयोग करवो जोईए। हेतु हेतु मदभाव वगैरे जे लिंगना निमित्त छे तेमना होवाथी भविष्य अर्थमां लुंग लकारनो प्रयोग थयो छे। परंतु जो क्रियानी असिद्धि सूचित थती होय त्यारे ज आवुं थवुं उचित छे। हे मुने, हवे संधिनुं प्रकरण शरू करीए छीए। संधिना सिद्ध उदाहरण संहिता वगैरे ग्रंथो प्रमाणे समझो। दंडाग्र च दधिदम दधिदम च मधुदकम पितृशभ पितृशभ होतृकारस्तथा शेयम लंगलिशा लंग लांगलिशा मनीषया। गंगोदकम तवलकार ऋणाणम च मुनीश्वर सीतार्थस्व मुनिश्रेष्ठ सैन्द्र शोकार इत्यपि। प्रथम स्वर संधिना उदाहरण आपीए छीए। दंड प्लस दंड वत्ता अग्रम एटले दंडाग्रम दंडानो अग्रभाव। दधि वत्ता इदम एटले दधिदम आ दही। मधु वत्ता उकम एटले मधु दकम मध ने जल। पितृ वत्ता ऋषभ बराबर पितृषभ पितृवर्गमां श्रेष्ठ। होतृवत्रा लुकार एटले होतृकार होर्तानो लुकार। आ पांच उदाहरण दीर्घ संधिना छे। नियम ए छे के अ ई उ रु अने लृ आ स्वर दीर्घ होय के हस्व जो पोताना सवर्ण स्वर ने समीप अने परवर्ती जुए तो बन्ने मळी जाय छे अने ते बन्नेना स्थान पर एक ज दीर्घ स्वर थई जाय छे। रु अने लृ असमान लागवा छतां पण परस्पर सवर्ण मनाय छे तेथी रु अने लृ ना मळवाथी एक ज रु बने छे। जेम के होतृकारह मां जोवा मळे छे। आज प्रमाणे मनीषानी साथे लांगलिशा पण सिद्ध संधि छे। एटले के लांगल प्लस ईशा लांगल वत्ता ईशा बराबर लांगलिशा मनस वत्ता ईर्षा बराबर मनीषा। आज एमना पदछेद छे। पहेलामां लांगल शब्दना अंतना अ ईशाना इकारमां मळीने तद्रूप थई गयो छे। बीजामां मनसना अंतनो अस भाग ईशाना इकारनो स्वरूप बनी गयो छे। આવી સંધિને પરરૂપ કહે છે। મનીષાનો અર્થ બુદ્ધિ અને લાંગલિશાનો અર્થ હળનો એટલે કે હલકા ઉષાદંડ છે। વાર્તિકકારે મનીષા વગેરે શબ્દોને સકંદુ આદિગણ સમુદાયમાં સામેલ કર્યા છે। આવા શબ્દ જે પ્રાચીન ગ્રંથોમાં પ્રયોજવામાં આવ્યા છે અને જેમના સાધનની કોઈ વિશેષ પદ્ધતિ નથી તેમને નિપાતનાત સિદ્ધ માન્યા છે। હે મુનીશ્વર, ગંગા ઉદકમ એટલે કે ગંગોદકમ એટલે ગંગાજળ, તવ લૃકાર તવલકાર તમારો લૃકાર, સા ઇયમ શેયમ તે આ સ્ત્રી। આ ગુણસંધિના ઉદાહરણ છે। નિયમ એ છે કે અ કે આ થી પરે ઈ ઉ અથવા રૂ હોય તો તે ક્રમશઃ એ ઓ અથવા અર રૂપ ધારણ કરે છે। આ આદેશ બે અક્ષરોના સ્થાન પર એકલા હોય છે। સ વત્તા ઐન્દ્ર એટલે સૈન્દ્ર તે ઇન્દ્રનો ભાગ, સ વત્તા ઓકાર એટલે સૌકાર તે એટલે કે તે ઓકાર, ઋણ વત્તા ઋણમ બરાબર ઋણારણમ ઋણને માટે ઋણ, શીત વત્તા ઋત એટલે શીતાર્થ ઠંડીથી યુક્ત, કૃષ્ણ વત્તા એકત્વમ કૃષ્ણેકત્વમ એટલે કૃષ્ણની એકતા, ગંગા વત્તા ઓધ ગંગોધ ગંગાના જળનો પ્રવાહ। આ વૃદ્ધિ સંધિના ઉદાહરણ છે। નિયમ એ છે કે અ અથવા આથી પરે એ ઓ અથવા રૂ હોય તો તે બે અક્ષરોના સ્થાન પર ક્રમશઃ એ ઔ તથા આર આદેશ હોય છે। એ અથવા ઓની જગ્યાએ એ ઓર હોય તો પણ એવું જ રૂપ તેવું જ રૂપ બને છે। રૂના સ્થાનમાં આર હોવાથી સ્થળ પરિગણિત સારી પેઠે ગણેલું છે। વધવાસનમ પિત્રોર્થે નાયકો લવણસ્તથા ત આદ્યા વિષ્ણવે ક્ષ હૃત તસ્મા અર્ધો ગુરા અધઃ. દધી વત્તા અત્ર એટલે દધ્યત્ર, અહીં દહીં છે. વધુ આસ વધુ વત્તા આસનમ વધવાસનમ, વહુનું આસન. પિતૃ વત્તા અર્થ એટલે પિતૃર્થ, પિતૃર્થ પિતાનું ધન. લૃ વત્તા આકૃતિ લાકૃતિ, દેવજાતિની માતાનું સ્વરૂપ. આ યણ સંધિના ઉદાહરણ છે. નિયમ એ છે કે ઈ ઉ રૃ લૃ આ ચાર અક્ષર દીર્ઘ હોય કે અશ્વ, આમનાથી પરે કોઈ પણ અસવર્ણ અસમાન સ્વર હોય તો આ ઈકાર વગેરેના સ્થાન પર ક્રમશઃ ય વ ર લ આદેશ હોય છે. હરે વત્તા એ એટલે હરએ ભગવાનને માટે, ને વત્તા અકહ નાયકહ એટલે કે સ્વામી, લો વત્તા અણહ એટલે લવણહ નમક, લવણ એટલે કે નમક, પો વત્તા અકહ પાવકહ એટલે કે અગ્નિ. આ અયાદી સંધિ કહેવાય છે. નિયમ એ છે કે એ ઓ એ ઓ આમનાથી પરે કોઈ પણ સ્વર હોય તો એમના સ્થાનમાં ક્રમશઃ ઐ અવ આઈ અને આવ આદેશ હોય છે. તે વત્તા આદ્યા ત આદ્યા તે પ્રથમ છે. વિષ્ણુ વત્તા એહત્ર વિષ્ણુ, વિષ્ણુ એહત્ર ભગવાન વિષ્ણુ અહીં પધારે. તસ્મે વત્તા અધ્ય તસ્મા અધ્ય અધ્ય તેમને માટે અર્ધ્ય. ગુરો વત્તા અધ ગુરાહ અધ ગુરુની સમીપ, સમીપ એટલે કે નીચે, અધ ગુરુની સમીપ નીચે. આ ઉદાહરણમાં યલોપ અને વલોપ થયા છે. નિયમ એ છે કે કોઈ પણ સ્વર પરે રહેવાથી અવર્ણપૂર્વક પદાંત ય વનો લોપ થઈ જાય છે. અહીં પૂર્વોક્ત નિયમ અનુસાર પહેલાં અય અવ વગેરે આદેશ હોય છે, પછી હમણાં બતાવેલા નિયમ અનુસાર ય વનો લોપ થઈ જાય છે. અહીં ય લોપ યા વ લોપ થતા ત આદ્યા વિષ્ણુ એહત્ર વગેરેમાં ફરી દીર્ઘ અને ગુણ વગેરે સંધિ થઈ શકતા નથી, કેમ કે આ સંધિઓની દ્રષ્ટિમાં ય લોપ વલોપ અસિદ્ધ છે, તેથી આમની પ્રવૃત્તિ થતી નથી. સારાંશ એ છે કે આ સ્થળોમાં પુનઃ સંધિનો નિષેધ છે. હરે અવ વિષ્ણુ અવેત્સે અવેત્યે સાદશો માદપ્યઈ માદપ્યમી માદપ્યમી અદ્યાહ શૌરી એતો વિષ્ણુ ઇમો દુર્ગે અમૂનો અર્જુન આ એવં ચ પ્રકૃતે પ્રકૃત્યે તે તિષ્ઠંતિ મુનિ સતમ. હરે વત્તા આવ એટલે હરે અવ ભગવાન રક્ષા કરો, વિષ્ણુ વત્તા આવ વિષ્ણુ આવ વિષ્ણુ રક્ષા કરો. આ પૂર્વરૂપ સંધિ છે. નિયમ એ છે કે પદાંત એકાર અને ઓકાર પછી જો અશ્વ અકાર હોય તો તે પૂર્વવર્તી સ્વરમાં મળી જાય છે. અદસ શબ્દ સંબંધી મકારથી પરે જો દીર્ઘ ઈ અને ઉ હોય તો તે યથાવત રહી જાય છે. આ અવસ્થાને પ્રકૃતિ ભાવ કહે છે. જેમ અમી વત્તા અગાહ એ પાપી છે, આ ઉદાહરણમાં યણ સંધિ પ્રાપ્ત થઈ હતી, પરંતુ હમણાં બતાવેલા નિયમ અનુસાર પ્રકૃતિ ભાવ હોવાથી સંધિ ન થઈ. અમી વત્તા અધ્યાય પાપી છે. માં શૌરી વત્તા એ તો આ બંને શ્રીકૃષ્ણ બલરામ છે. વિષ્ણુ વત્તા ઇમો એ બંને વિષ્ણુ રૂપો છે. દુર્ગે વત્તા અમુ એ બંને દુર્ગારૂપ છે. આ પણ પ્રકૃતિ ભાવનું ઉદાહરણ છે. પૂર્વના બે ઉદાહરણમાં યણની અને અંતિમ ઉદાહરણમાં પૂર્વરૂપની પ્રાપ્તિ હતી, પરંતુ સંધિનો નિષેધ થઈ ગયો. નિયમ એ છે કે ઇકારાંત ઉકારાંત અને એકારાંત દ્વિવચનનો પ્રકૃતિ ભાવ થાય છે, તેથી ત્યાં સંધિ થતી નથી. નો વત્તા અર્જુન એટલે કે અર્જુન નથી, આ વત્તા એવમ એવું જ છે, આમાં પણ સંધિ થતી નથી. પહેલામાં પૂર્વરૂપ અને બીજામાં વૃદ્ધિ સંધિની પ્રાપ્તિ હતી, પરંતુ પ્રકૃતિ ભાવ થઈ ગયો. નિયમ એ છે કે ઓકારાંત નિપાત અને એક સ્વરવાળા નિપાત જેવા છે તેવા જ રહી જાય છે. મુનિશ્રેષ્ઠ નારદ અમી વત્તા અઘાહા થી લઈને અહીં સુધીના બધા ઉદાહરણ એવા છે જે પોતાની પ્રકૃતિ અવસ્થામાં જ રહે છે. ષડત્ર ક્ષણમાત્રસ્વ વાક છુરો વાક ધરિસ તથા. હવે વ્યંજન સંધિના ઉદાહરણ આપવામાં આવે છે. ષટ વત્તા અત્ર એટલે ષડત્ર, આમાં ષટના ટની જગ્યાએ ડ થઈ, ડ અડધો એટલે ડ અડધો થયો છે, ટ અને ડ અડધો થયો છે. નિયમ એ છે કે જ ભ घ ढ ध ख फ छ ठ थ च ट त क प श श श। આમનામાંથી જો કોઈ અક્ષર પદાંતમાં હોય તો તેના સ્થાનમાં જ બ ગ ડ દ આમાંનો કોઈ અક્ષર યોગ્યતા અનુસાર થાય છે। યોગ્યતાનો અભિપ્રાય સ્થાનની સમાનતાથી છે। જેમ ટનું સ્થાન મૂર્ધા છે તેની જગ્યાએ મૂર્ધા સ્થાનનો ડ અક્ષર અક્ષર જ થયો। જ બ આદિના સ્થાન અલગ છે તેથી તે ન થયા। ષડત્ર એટલે ટની જગ્યાએ ડ થયો, અહીં છ છે। ષટમાત્ર ક્ષણામાત્ર છ માતાઓ, આમાં ટની જગ્યાએ અણનો આદેશ થયો છે। કથી લઈને મ સુધીના કોઈ પણ અક્ષર પછી જો અનુનાસિક વર્ણ એટલે કે જ્ઞ જ્ઞ જ્ઞ ઞ ણ ન મ હોય તો પૂર્વવર્તી અક્ષર જો પદાંતમાં હોય તો તેની જગ્યાએ અનુનાસિક થઈ જાય છે। જે અક્ષર જે વર્ગનો છે તેની જગ્યાએ તે જ વર્ગનો પાંચમો અક્ષર અનુનાસિક થાય છે। તેથી ઉક્ત ઉદાહરણમાં ટની જગ્યાએ તે જ વર્ગનો પાંચમો અક્ષર ણ થયો, એટલે કે ષટમાત્રનું ક્ષણ માત્ર એવું થયું। વાક વત્તા સુર એટલે વાક્ષુર, વાક્ષુર બોલવામાં બહાદુર। અહીં શ ના સ્થાને છ થયો છે। ઉપર લખેલા જ થી પ સુધીના અક્ષરો બાદ જો શ હોય તો તેની જગ્યાએ છ થઈ જાય છે, પરંતુ તે શ પછી કોઈ સ્વર અથવા હ ય વ ર આ અક્ષર હોવા જોઈએ, આ જ સંધિનો નિયમ છે। વાક વત્તા હરિહી એટલે વાગધીર, વાગધરહી એટલે કે વાણીરૂપ ભગવાન, એનો અર્થ થાય ઉપયુક્ત। જ થી પ સુધીના અક્ષરો પછી હ હોય તો તે હની જગ્યાએ પૂર્વવર્તી અક્ષરના વર્ગનો ચોથો વર્ણ થઈ જાય છે। આ નિયમ પ્રમાણે ઉક્ત ઉદાહરણમાં ક પછી હ હોવાથી હની જગ્યાએ ક વર્ગનો ચોથો અક્ષર ધ થઈ ગયો છે અને કની જગ્યાએ પૂર્વોક્ત નિયમ પ્રમાણે ગ થઈ ગયો। વાગધીર, વાગધરહી, વાગધરહી એટલે કે વાણીરૂપ ભગવાન। હરિશ્ચે હરિષ્યતે વિભૂષ્યંત્યાત સત્યશ્ચેયો યચ્ચ રસ્તથા પ્રશ્નસ્તવસ્તત્વથ હરિષ્યષ્ઠ કૃષ્ણષ્ટિકત ઇત્યપી। હરિશ્વત્તા શેતે એટલે હરીશ શેતે, શ્રી હરિ શયન કરે છે। વિભૂષ ચિંત્ય, વિભૂષવત્તા ચિંત્ય એટલે વિભૂષ્યંત્ય, સર્વવ્યાપી પરમેશ્વર ચિંતન કરવા યોગ્ય છે। તત્વત્તા શેષ તચ્છેષ એટલે કે તેનું શેષ, યતવત્તા ચર યચ્છર યચ્છર જેમાં ચાલનારો, પ્રશન પ્રશ્વત્તા ન એટલે પ્રશ્ન, બાકીના જે બે ત્રણ ચાર પાંચ જે પણ ઉપરના વાક્ય કીધા એમાં સકાર અને ચકાર, સકાર અને ચ વર્ગનો યોગ થતા સકાર અને સકાર અને ચ વર્ગનો યોગ થતા સકાર અને ત વર્ગના સ્થાનમાં ક્રમશ સકાર અને ચ વર્ગ થાય છે। આમાં નિયમ પ્રમાણે પૂર્વના બે ઉદાહરણોમાં સની જગ્યાએ શ થયો છે અને શેષ બેમાં ત વર્ગની જગ્યાએ ચ વર્ગ થયો છે। શેષ સકારનો છકાર થયો છે, નિયમ વાક્ષુરહ માં બતાવ્યું છે। પ્રશ્વત્તા નહ એટલે પ્રશ્ન, સ પછી ત વર્ગ હોય તો તેની જગ્યાએ ચ વર્ગ થતો નથી, તેથી પ્રશ્નમાં ન યથાવત રહી ગયો છે। હરીશ વત્તા ષષ્ઠ, હરીષષ્ઠ એટલે શ્રહરી છઠ્ઠા છે, શ્રીહરિ છઠ્ઠા છે। સકાર તથા કૃષ્ણ વત્તા ટીકતે, કૃષ્ણી કૃષ્ણ ટીકતે એટલે શ્રીકૃષ્ણ જાય છે વગેરે, તેની અંદર સકાર અને ટ વર્ગથી સંયોગ થતા સકાર અને ત વર્ગના સ્થાનમાં ક્રમશઃ સકાર અને ટ વર્ગ થાય છે। આ નિયમ પ્રમાણે બંને ઉદાહરણોમાં સની જગ્યાએ શ થયો છે। ભવાન ષષ્ઠ સ્વ ષટ સંત ષટ તે તલ્લેપ એવ ચ ચક્રિશ્છિન છંદી ભવાગ છોરીર ભવા ભવાગ શોરીર રી હેત્યપી। ભગવાન વત્તા, ભવાન વત્તા ષષ્ઠ તમે છઠ્ઠા છો, આમાં પૂર્વ નિયમ અનુસાર પ્રાપ્ત થતા તવર્ગનો ટવર્ગ થતો નથી, કેમ કે સકાર પરે રહેવાથી તવર્ગના ટવર્ગ થવાનો નિષેધ છે, તવર્ગનો ટવર્ગ થવાનો નિષેધ છે। એ જ પ્રમાણે ષટ સંત છ સત્પુરુષ અને ષટ તે ષટ તે એટલે તે છ છે વગેરેમાં પણ ષટત્વ થયું નથી, કેમ કે પદાંત ટ વર્ગથી પરે નામ ભિન્ન સકાર અને ત વર્ગના સ્થાનમાં સકાર અને ટ વર્ગ થતા નથી એવો નિષેધ છે. તત વત્તા લેપહ તલ્લેપહ તેનો લેપ, અહીં તકારના સ્થાનમાં લકાર આદેશ થયો. નિયમ એ છે કે લકાર પરે રહેવાથી ત વર્ગના સ્થાનમાં લ થઈ જાય છે. ચક્રિન વત્તા છિંદી ચક્રિશ છિંદી ચક્રધારી પ્રભો મારું બંધન કાપો, આમાં નના સ્થાનમાં ર રનો વિસર્ગ તથા તેનો દંત્ય સ થઈને પછી છકારના યોગમાં તેનો તાલવ્ય સ થઈ ગયો તથા તેની પૂર્વે અનુસ્વાર અને અનુનાસિક થયો. નિયમ એ છે કે છ ઠ થ ચ ટ ત આ અક્ષર પરે હોય તો નાંત પદનો નકારનો ર થાય અને તેના પૂર્વ સ્વરનો વિકલ્પથી અનુનાસિક અથવા રથી પરે અનુસ્વારનો આગમ થાય. ભવાન વત્તા શોરીહી ભવાગ છોરીહી ભવા છોરીહી ઇહ તમે શ્રીકૃષ્ણ અહીં છો, ભવાગ છોરીહી ભવાગ શોરીહી આ પદછેદમાં આ ચાર રૂપ બને છે. નિયમ એ છે કે સકાર પરે રહેવાથી નાંત પદની આગળ ત વધી જાય છે, બાકીના પરિવર્તન પ્રોક્ત નિયમ પ્રમાણે થાય છે. સમ્યક અંત નોંત છ છાયા કૃષ્ણમ વંદે મુનીશ્વર તે જાશી મશ્યતે ગંગા હરિશ્ચેતા મરશિષ્વ મરશ્વિશ્વ. સમ્યક વત્તા અનંત સમ્યંગનંત સારા શેષનાગ સુગણ વત્તા ઈશ સુગણશિષ સારા ગણકોની સારા ગણકોના સ્વામી. સન વત્તા અચ્યુત સનંચ્યુત આ ઉદાહરણોમાં જ્ઞ અણ એકથી બે થઈ ગયા છે. નિયમ એ છે કે અશ્વથી પરે જો ય અણ અથવા ન હોય તો ન હોય અને તેના પછી પણ કોઈ સ્વર હોય તો તે એકથી બે થઈ જાય છે. નિત્ય સત સ્વરૂપ શ્રી હરિ એનો અર્થ. અંગ વત્તા છાયા અંગચ્છાયા એટલે કે શરીરનો પડછાયો, અહીં છ ની પહેલા અડધો ચ વધી ગયો છે. નિયમ એ છે કે અશ્વથી પરે છ હોય તો તેની પહેલા અડધો ચ વધી જાય છે. કૃષ્ણમ વત્તા વંદે એટલે કૃષ્ણમ વંદે કહેતા શ્રીકૃષ્ણને પ્રણામ કરું છું, અહીં મના સ્થાને અનુસ્વાર થઈ ગયો છે. કોઈ પણ હલ અક્ષરે અક્ષર પરે હોય તો પદાંતમાં સ્થિત મનો અનુસ્વાર થઈ જાય છે. તેજાન વત્તા સી તેજા સી એટલે કે તેજ મન મન વત્તા શેતે મનશતે એટલે કે માનશુ, અહીં અપાદાંત નનો અનુસ્વાર થાય છે. નિયમ એ છે કે જલ પરે રહેવાથી અપદાંત ન મનો અનુસ્વાર થાય છે. જલમાં આટલા અક્ષર આવે છે જ ભ ઘ ઢ ધ જ બ ગ ડ દ ખ ફ છ ઠ થ ચ ટ ત ક પ શ ષ સ હ ગ ગમ વત્તા ગા ગંગા એટલે કે દેવ નદી ગંગા. અહીં અપદાંત અનુસ્વારનો પરસવર્ણ થયો છે ર શ શ સ હ. આ સિવાય કોઈ પણ હલ અક્ષર પરે રહેવાથી અપદાંત અનુસ્વારનો નિત્ય પરસવર્ણ પરવર્તી અક્ષરના વર્ગનો પાંચમો અક્ષર થાય છે. આ નિયમ છે. મુનીશ્વર નારદ અહીં સુધી વ્યંજન સંધિનું વર્ણન થયું. હવે વિસર્ગ સંધિ પ્રારંભ કરીએ છીએ. હરિહિ વત્તા છેતા હરિશ્છેતા શ્રી હરિબંધન કાપનારા છે. અમર વત્તા શિવ અમર શિષ્વ અમર અમરસ્વ શિવ અમરસ્વ શિવ ભગવાન શિવ અમર છે. આ બંને ઉદાહરણોમાં વિસર્ગના સ્થાને દંત્ય સનો દંત્ય સ થઈને સચુત્વ સંધિના નિયમથી તાલવ્ય સ થઈ ગયો. નિયમ એ છે કે વિસર્ગના સ્થાનમાં સ થઈ જાય છે. ખર પરે રહેવાથી ઉપયુક્ત અક્ષરોમાં ખ થી સ સુધીના અક્ષરોને ખર કહે છે. રામ કામ્ય કૃપ પૂજ્યો હરિહિ પૂજ્યો અર્ચ એવહિ રામો દ્રષ્ટો બલા अत्र सुप्ता दृष्टा इमायतः। रामः वत्ता काम्यः, राम काम्यः, श्रीराम सुंदर छे। कृपः वत्ता पूज्यः, कृप पूज्यः। અહીં વિસર્ગના સ્થાને આવું એટલે કે જે ચંદ્રના નીચે અડધાવાળું ચિહ્ન થઈ ગયું છે, વિસર્ગ પછી ક ખ અથવા ફ પ ફ તથા વિસર્ગની આ અવસ્થા થાય છે, એટલે કે વિસર્ગ પછી ક ખ અથવા તો પ ફ થતા વિસર્ગની આ અવસ્થા થાય છે કે જેમાં અડધો અને નીચેનું ચિહ્ન હોય છે। હવે આવે છે પૂજ્યશ વત્તા અર્ચ્ય, પૂજ્યો આર્ય, પૂજનીય અને અર્ચનીય। અહીં સના સ્થાને ઋના થઈને ઋ સ્થાનમાં ઉ થઈ ગઈ, ઉ થયો છે, પછી ગુણસંધિના નિયમથી ઓકાર થતાં અર્ચ્યના અકારનું પૂરું રૂપ થઈ ગયું છે। અહીં નવો નિયમ એ જાણવાનો કે પદાંત એટલે સના સ્થાનમાં ઋ થાય છે અને અલુપ્ત અકારથી પરે હોવાથી તે ઋનો ઉ થઈ જાય છે। આવું ત્યારે થાય છે જ્યારે તે રુ પછી પણ કોઈ અપ્લુત અકાર અથવા હસ હોય, હસ કહેતા હ ય વ ર લ ગ મ ન ણ ન જ ભ ધ ઢ ધ જ બ ગ ડ દ, આ અક્ષરોના સમુદાયને હસ કહે છે। રામસ રામસ રામસ વત્તા દ્રષ્ટ, રામો દ્રષ્ટ, રામ જોવામાં આવ્યા છે। અહીં હમણાં બતાવેલા નિયમ અનુસાર સનો રૂ કર્યા પછી તેનું ઉત્વ થયું, ત્યાર પછી ગુણ થઈને રામો બન્યું। અબલાસ અત્ર, અબલા અત્ર, અબલાસ વત્તા અત્ર એટલે અબલા અત્ર, અહીં અબળાઓ છે। સુપ્તાસ વત્તા દ્રષ્ટા બરાબર સુપ્તા દ્રષ્ટા, હા સુપ્તાસ વત્તા દ્રષ્ટા બરાબર સુપ્તા દ્રષ્ટા, સુતેલી જોવામાં આવી। ઇમાસ વત્તા અત ઇમાયત, આ બધા ઉદાહરણોમાં સના સ્થાનમાં પૂર્વત રૂ થાય છે, પછી ઋના સ્થાને ય થઈને પૂર્વ બે ઉદાહરણોમાં તેનો લોપ થઈ જાય છે અને અંતિમ ઉદાહરણમાં ય અથવા અમાં મળી જાય છે। અહીં યાદ રાખવા યોગ્ય નિયમ એ છે ભો ભગો અધો તથા અવર્ણ પૂર્વક ઋના સ્થાને ય થાય છે અને અસ પરે રહેવાથી અને હલ પરે રહેવાથી તે યનો લોપ થઈ જાય છે। સંપૂર્ણ સ્વર્ણ સ્વર વર્ણ તથા હ ય ર હ ય વ ર લ જ મ જ્ઞ ણ ન જ ભ ધ ઢ ધ જ બ ગ ડ દ, આ બધા અક્ષર અસની અંતર્ગત છે। હિમાયત એટલે આ સ્ત્રીઓ છે। અતઃ વિષ્ણુર્નમ્યો રવિરયઃ દિફલમ પ્રાત પ્રાતરચ્યુતઃ પ્રાતરચ્યુતઃ ભક્તિર્વંધ્યો અપ્યાંતરાત્મા ભો ભો એષ હરિસ્તથા એષ સાંગી શેષ રામઃ સંહિર્તેવ પ્રકીર્તિતા। વિષ્ણુ વત્તા નમ્યઃ બરાબર વિષ્ણુર્નમ્ય, શ્રી વિષ્ણુ પ્રણામને યોગ્ય છે। રવિહી વત્તા અયમ રવિરમ્ય રવિરયમ, આ સૂર્ય છે। ગીહી વત્તા ફલમ એટલે ગીફલમ વાણીનું ફળ, પ્રાતર વત્તા અચ્યુત પ્રાતરચ્યુત પ્રાતકાલ શ્રીહરિ। ભક્તેશ પ્લસ ભક્તેશ વત્તા વંદ્ય ભક્તેર્વંદ્ય, ભક્તજનો દ્વારા વંદનીય છે। અંતર વત્તા આત્મા બરાબર અંતરાત્મા, જીવાત્મા એ અંતર્યામી પરમાત્મા। ભો શ વત્તા ભોહો ભો ભોહો હે હે, આ બધા ઉદાહરણમાં પૂર્વોક્ત નિયમોથી જ બની જાય છે। એષ વત્તા હરિહી એષ હરિહી, આ શ્રી હરિ છે। એષ વત્તા શ્રાંગી એષ શ્રાંગી, આ સારંગધારી હરિ છે। એતત અને તત શબ્દોથી પરે સુવિભક્તિના સકારનો લોપ થઈ જાય છે, હલ પરે રહેવાથી આ નિયમ અનુસાર અહીં સનો લોપ થઈ ગયો છે। સસ વત્તા એષસ વત્તા રામ શેષ રામ, અહીં એશ રામની સિદ્ધિ તો પૂર્વવત થઈ જાય છે, પરંતુ સસના સુનો લોપ કરવા માટે એક વિશેષ નિયમ છે. સસના સુનો લોપ થાય છે અચ પરે રહેવાથી. જો તેનો લોપ થયા બાદ શ્લોકની પાદપૂર્તિ થતી હોય તો, જેમ કે શેષ શેષ રામ સમાયાતિ, તે જ આ શ્રીરામ આવે છે. આ પ્રમાણે સંહિતા સંધિનું પ્રકરણ છે. હવે સુબંતનું પ્રકરણ શરૂ કરીએ. પહેલાં સ્વરાંત શબ્દોનું શુદ્ધ રૂપ આપીએ છીએ. તેમાં પણ એક શ્લોક દ્વારા મંગલાચરણ માટે શ્રીરામનું સ્મરણ કરતા રામ શબ્દના પ્રાય રૂપનો ઉલ્લેખ કરીએ છીએ. રામેણાભિહિતમ કરોમિ સતતમ, રામમ ભજે સાદરમ રામેણ પ્રહ્યતમ, સમસ્ત દૂરિતમ રામાય તુભ્યમ નમઃ, રામાન મુક્તેરભિપિતિષા મમ સદા રામસ્ય દાસો અશમ્યહમ, રામે રજ્યતુ મે મનઃ સુવિશદમ હે રામમ હે રામ તુભ્યમ નમઃ. અહીં સતતમ કીતા શ્લોકમાં જે સતતમ શબ્દનો પ્રયોગ થયો હતો, ક્યાં ક્યાંક આ અંશનો પાઠ આ પ્રમાણે છે. રામો રાજમણિહિ સદા વિજ્યતે, નહીં કે રામેણ રામેણાભિહિતમ કરોમી સતતમ, એના બદલે રામો રાજમણિહિ સદા વિજ્યતે. પ્રથમા વિભક્તિના રૂપની દ્રષ્ટિથી આ જ પાઠ ઠીક લાગે છે. અર્થાત હું શ્રીરામ દ્વારા આપેલા આદર્શનું સદા પાલન કરું છું, શ્રીરામનું આદરપૂર્વક ભજન કરું છું. રામ એટલે કે મારું બધું પાપ હરી લીધું. ભગવાન શ્રીરામ તમને નમસ્કાર છે. મને શ્રીરામ પાસેથી મોક્ષ પ્રાપ્તિ અભિષ્ટ છે. હું સદાને માટે શ્રીરામનો દાસ છું. મારું નિર્મળ મન શ્રીરામમાં અનુરક્ત થાય. હે શ્રીરામ તમને નમસ્કાર છે. રામ શબ્દનું રૂપ બધી વિભક્તિઓમાં આ પ્રમાણે સમજવું જોઈએ. રામઃ રામો રામાઃ, રામમ રામો રામાન, રામેણ રામાભ્યામ રામેહિ, રામાય રામાભ્યામ રામેભ્યઃ, રામાત રામાદ રામાભ્યામ રામેભ્યઃ, રામસ્ય રામયોહો રામા રામાણામ, રામે રામયોહો રામેશુ, હે રામ હે રામો હે રામાઃ. સર્વ ઇત્યાદિકા ગોપાઃ સખા ચૈવ પતિર હરિઃ. બધા આદિ શબ્દ સર્વનામ માનવામાં આવે છે. એટલે કે આ પ્રકરણમાં આગળ, એટલે કે શ્લોક 47-48 આગળ આવશે, સર્વનામ શબ્દ ગણાવ્યા છે. એમાં સર્વ શબ્દનું રૂપ આ પ્રમાણે છે. સર્વ સર્વો સર્વે, સર્વમ સર્વો સર્વાન, સર્વેણ સર્વાભ્યામ સર્વેહી, સર્વેસ્મે સર્વસ્મે સર્વાભ્યામ સર્વેભ્યઃ, સર્વસ્માત સર્વાભ્યામ સર્વેભ્યઃ, સર્વસ્ય સર્વયોહો સર્વેષામ, સર્વસ્મિન સર્વયોહો સર્વેષુ. અન્ય સર્વનામોના રૂપ પણ પ્રાય આવા જ હોય છે. ગાયનું પાલન કરવાવાળો એટલે કે આના રૂપ આ પ્રમાણે છે. ગોપાઃ ગોપો ગોપાઃ, ગોપામ ગોપો ગોપઃ, ગોપા ગોપાભ્યામ ગોપાભિહિ, ગોપે ગોપાભ્યામ ગોપાભ્યઃ, ગોપઃ ગોપાભ્યામ ગોપાભ્યઃ, ગોપઃ ગોપો ગોપા ગોપામ, ગોપી ગોપોહો ગોપાશુ, હે ગોપાઃ હે ગોપો હે ગોપાઃ. સખાનો અર્થ છે મિત્ર. આ સખી શબ્દનું રૂપ છે. સખી શબ્દના પૂરા રૂપ આ પ્રમાણે છે. સખા સખાયો સખાયઃ, સખાયમ સખાયો સખીન, સખ્યા સખીભ્યામ સખીભિહિ, સખ્યે સખીભ્યામ સખીભ્યઃ, સખ્યુઃ સખીભ્યામ સખીભ્યઃ, સખ્યુઃ સખોહો સખ્યોહો સખીનામ, સખ્યો સખ્યો સખીષુ, હે સખે હે સખાયો હે સખાઈ. પતિનો અર્થ છે સ્વામી. આના બે વિભક્તિઓના રૂપ આ પ્રમાણે છે. પતિ પતિ પતયઃ, પતિમ પતિ પતિન, બાકીની વિભક્તિઓમાં સખી શબ્દના જેવા રૂપ થાય છે. સંબોધનમાં હે પતે હે પતિ હે પતયઃ આ રૂપ જાણવું જોઈએ. હરિ શબ્દનો અર્થ છે ભગવાન વિષ્ણુ. આનું રૂપ આ પ્રમાણે છે. હરિહિ હરિ હરયઃ, હરિમ હરિ હરિન, હરિણા હરિભ્યામ હરિભિ, હરયે હરિભ્યામ હરિભ્યઃ, હરે હરિભ્યામ હરિભ્યઃ, હરે હે હર્યો હરિણામ, હરૌ હર્યો હરિષુ, હે હરે, હે હરિ, હે હરય. જે ઉત્તમ સ્ત્રીથી સંપન્ન હોય તેને શ્રુષિ કહે છે. આના રૂપ આ પ્રમાણે છે. શ્રુષિ, શ્રુષિયો, સુશ્રિય, સુશ્રિયમ, શ્રુષિયો, શ્રુષિયો, શ્રુષિય, સુશ્રિયા, શ્રુષિભ્યાં, શ્રુષિભિ, સુશ્રિયે, શ્રુષિભ્યાં, શુશ્રીભ્ય, સુશ્રિય, શુશ્રીભ્યાં, શુશ્રીભ્ય, શુશ્રિય, શુશ્રિયો, શુશ્રિયામ, શુશ્રી, શુશ્રી, શુશ્રિયો, શુશ્રીષુ. હે શુશ્રી, હે શુશ્રિયો, હે શુશ્રિય. શુશ્રીભાનુ સ્વયં, શુશ્રીભાનુ સ્વયં ભૂષ્વ કર્તારા ગોસ્તુ નૌરતિ અન્વા અંગો દુગ્લિટ ચ દો ત્રયક્ષત્વાર એવ ચ. જે ઉત્તમ સ્ત્રીથી સંપન્ન હોય તેને શુશ્રી કહે છે, જેને આપણે રૂપ જોઈ રહ્યા. ભાનુ અર્થ છે સૂર્ય અને કિરણ. ભાનુનો અર્થ છે સૂર્ય અને કિરણ. તેના રૂપ આ પ્રમાણે છે. ભાનુ, ભાનુ, ભાનવ, ભાનુ, ભાનુ, ભાનુન, ભાનુના, ભાનુભ્યામ, ભાનુભિ, ભાનવે, ભાનુભ્યામ, ભાનુભિ, ભાનવે, ભાનુભ્યામ, ભાનો, ભાનવો, ભાનુનામ, ભાનો, ભાનુષુ. હે ભાનો, હે ભાનુ, હે ભાનવ. સ્વયંભૂનો અર્થ છે સ્વયં પ્રગટ થનારા. આનો પ્રયોગ પ્રાયઃ બ્રહ્માજીને માટે હોય છે. સ્વયંભૂ શબ્દના રૂપ આ પ્રમાણે છે. સ્વયંભૂ, સ્વયંભૂવો, સ્વયંભૂવ, સ્વયંભૂવમ, સ્વયંભૂવા, સ્વયંભૂભ્યામ, સ્વયંભૂભિ, સ્વયંભૂવે, સ્વયંભૂભ્ય, સ્વયંભૂવ, સ્વયંભૂવો, સ્વયંભૂવામ, સ્વયંભૂવિ, સ્વયંભૂષુ, સ્વયંભૂષુ. કામ કરનારને કરતા કહે છે. આ કર્તૃ શબ્દનું રૂપ છે. આના પૂરા રૂપ આ પ્રમાણે છે. કર્તા, કર્તારો, કર્તારહ, કર્તારમ, કર્તૃન, કર્ત્રા, કર્તૃભ્યામ, કર્તૃભિ, કર્ત્રે, કર્તૃભ્ય, કર્તુ, કર્ત્રો, કર્તૃણામ, કર્તારી, કર્તાર, કર્તૃશ્રુ. હે કર્ત, હે કર્તારો, હે કર્તારહ. રે શબ્દનું ધનનું વાચક છે, જેના રૂપ આ પ્રમાણે છે. રાહા, રાયોહો, ર, રાયા, પન, ફરીથી તેના રૂપ આ પ્રમાણે છે. રાહા, રાયો, રાયહ, રાયમ, રાયા, રાભ્યામ, રાભિ, રાયે, રાભ્યહ, રાયહ, રાયોહો, રાયામ, રાઈ, રાશુ. સંબોધને પ્રથમ વાત. બંને લિંગોમાંના એક જ ભાવ જેવા રૂપ છે. હવે જેમ કે પુલ્લિંગમાં ગો શબ્દનો અર્થ બળદ થાય છે અને સ્ત્રીલિંગમાં ગાય થાય છે. બંને લિંગોમાંના એક જ જેવા રૂપ થાય છે. જ્યાં પ્રમાણે છે ગૌ હો, ગાવો, ગાવહ, ગામ, ગાવા, ગવા, ગોભ્યામ, ગોભિ, ગવે, ગોભ્યમ, ગોહો, ગવો, ગવામ, ગવ, ગવિ, ગોશુ. હે ગો, હે ગાવો, હે ગાવહ. નૌ શબ્દ નૌકાને વાચક છે. આનો પ્રયોગ સ્ત્રીલિંગમાં થાય છે, છતાં અહીં પુલિંગના પ્રકરણમાં આને લખવામાં આવેલ છે. પ્રકરણ અનુસાર સુનૌ શબ્દ અહીં ગ્રહણ કરવો જોઈએ. એના રૂપ આ પ્રમાણે છે. નૌહ, નાવો, નાવહ, નાવમ, નાવા, નોભ્યામ, નોભિ, નાવે, નોભ્યહ, નાવહ, નાવો, નાવામ, નાવી, નોશુ, નાવી અને નોશુ. અહીં સુધી સ્વરાંત પુલિંગ શબ્દના રૂપ આપવામાં આવ્યા છે. અહીં આપણે અધ્યાયને વિરામ આપી અને આગલા ભાગમાં એનો ભાગ સમજશું. અહીં આ અધ્યાયને વિરામ આપીએ છીએ. હજી અધ્યાય પૂર્ણ થયેલ નથી. ફક્ત એમના જેમ કે આપણે હલંત નાવે જોવાના છે તે આપણે આગળ આપણા અધ્યાયમાં જોશું. અત્યારે 37 સુધીના શબ્દોનું શ્લોકનું અનુવાદન કરેલ છે.